શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 8મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુનિઓ સ્તુતિ કરીને બેઠા પછી ભક્તવત્સલ ભગવાન શ્રી નારાયણ મુનિ અતિ પ્રસન્ન થયા અને બંને હાથ જોડી સુખપૂર્વક પોતાની સામે બેઠેલા ઋષિમુનિઓને મધુર વચને કહેવા લાગ્યા. શ્રી નારાયણ ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ મહર્ષિઓ, હું તમારું સ્વાગત કરું છું. તમે અહીં પધાર્યા તેથી હું અતિશય પ્રસન્ન થયો છું. તમારું દર્શન મને બહુ જ પ્રિય લાગે છે. હે મુનિઓ, તમે મને જેવા વહાલા છો તેવા ગોલોકાદિક ધામો પણ મને વહાલા નથી. અણિમા આદિક અષ્ટસિદ્ધિઓનું ઐશ્વર્ય પણ મને એટલું વહાલું નથી. મારી પૂજા કરી મને બલિ અર્પણ કરનારા બ્રહ્માદિક દેવો પણ મને એટલા વહાલા નથી. શા માટે કે, હે સંતો, તમે માત્ર દયાએ કરીને અજ્ઞાની મનુષ્યોને મુક્તિના સાધનરૂપ ભક્તિના કારણભૂત મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો અને રાત્રિ દિવસ મારું સ્મરણ કરતા થકા પૃથ્વી પર વિચરો છો, તેથી તમે મને મારા આત્માની જેમ અતિ વહાલા છો. હે સંતો, સમગ્ર ભૂમિ, ગાય, તલ વગેરેનું મહાદાન કરે અથવા તીવ્ર તપો કરે અથવા યજ્ઞ અને વ્રતોના અનુષ્ઠાન કરે, છતાં પણ મનુષ્યોને મારા સ્વરૂપનું જ્ઞાન આપી કાળના ભયમાંથી છોડાવવા રૂપ જે અભયદાન આપવાના એક અંશ તોલે ન આવી શકે. એ મહાભાગ્યશાળી સંતો, તમે જીવોને અભયદાન આપી મોટો પરોપકાર કરનારા છો. મારા સ્વરૂપમાં અચળ નિષ્ઠા હોવાથી તમારું અંતઃકરણ વિશુદ્ધ બનેલું છે. એથી જ આપ જેવા સંતોનું મારા હૃદયમાં હું અખંડ સ્મરણ કર્યા કરું છું. હું જાણું છું કે તમે જીવાત્માઓનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સમગ્ર ભૂમંડળ ઉપર સદાય વિચરણ કરો છો. હે શ્રેષ્ઠ મુનિઓ, તમે અત્યારે શું દેવલોકમાંથી પધાર્યા કે રસાતળ અથવા પાતાળ લોકમાંથી પધાર્યા છો કે પછી પૃથ્વીલોકમાંથી પધાર્યા છો તે તમે જણાવો. ત્યારે મુનિઓ કહે, હે સ્વામીન, અમે સર્વે મુનિઓ આ ભરતખંડના સમગ્ર તીર્થોની યાત્રા કરીને તમારા પાવનકારી દર્શન કરવા અહીં આવ્યા છીએ. ત્યારે નારાયણ ભગવાન કહે, હે સંતો, ભરતખંડને વિશે દેવતાઓને પણ દુર્લભ અને બહુજન્મના પુણ્યને અંતે પ્રાપ્ત થતા એવા મનુષ્ય જન્મને પામેલ મારી પ્રજા મેં બાંધેલી ધર્મમર્યાદાનું પાલન કરે છે કે નહીં? ત્યારે ઋષિઓ કહે, હે ભગવાન, અત્યારે આ ભરતખંડને વિશે કળિયુગની સહાયતાથી પોતાના વંશે સહિત અધર્મ સર્ગ સમગ્ર પ્રજાજનોમાં અતિશય વૃદ્ધિ પામી ગયો છે. હે પ્રભુ, તમે કહેશો કે ધર્મરક્ષક રાજા અને ધર્મગુરુઓ શું કરે છે, તો તેમાં પણ અધર્મ સર્ગે પ્રવેશ કર્યો છે, તેથી તમોએ બાંધેલી ધર્મની મર્યાદા પણ તેઓએ છિન્ન ભિન્ન કરી નાખી છે અને મનુષ્યો બ્રહ્મહત્યા આદિ મહાપાપ અને ગૌહત્યા કે પરસ્ત્રી ગમન આદિ ઉપપાપોમાં ખૂબ જ પ્રવૃત્ત થઈ પંચ વિષયોમાં અતિ આસક્ત બન્યા છે. આમ સદાચારરૂપ ધર્મને છોડી સ્વેચ્છાચારી થયા છે. તેથી તે પાપીઓના આવાગમનને કારણે યમપુરીનો માર્ગ પણ અતિશય સાંકડો બન્યો છે. અત્યારે પૃથ્વી પર કોઈ કોઈનો રક્ષણહાર રહ્યો નથી. હે ભગવાન, તમે ભરતખંડવાસી જનોના આરાધ્ય ઈષ્ટદેવ છો, તેમને માટે જ તમો તીવ્ર તપશ્ચર્યા કરો છો, તેથી ભરતખંડવાસી જનોની અધર્મ થકી રક્ષા કરવા એક તમે જ યોગ્ય છો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આવા પ્રકારના ઋષિઓના વચન સાંભળી ભગવાન શ્રી નારાયણ મુનિના અંતરમાં કરુણા પ્રગટી. સર્વેનું રક્ષણ કરવા સમર્થ ભગવાન નારાયણે ભરતખંડને વિશે અવતાર ધારણ કરી પોતાની પ્રજાનું અધર્મ વંશ થકી રક્ષણ કરવાની ઈચ્છા કરી મોટા મોટા મુનિઓ ભગવદ્ દર્શને પધાર્યા છે એમ જાણી માતા મૂર્તિદેવીની સાથે પિતા ધર્મદેવ ત્યાં પધાર્યા. ધર્મદેવનું શરીર ગૌરવર્ણનું છે, તપથી કાયા કૃશ બની છે, મસ્તક ઉપર ઉત્તમ જટા શોભે છે, પૂર્ણિમાના ચંદ્ર સરખું રમણીય મુખારવિંદ છે, બંને નેત્રો કરુણારસથી ભરેલા છે, ડાબે ખભે સુંદર યજ્ઞોપવિત ધારી છે, પવિત્ર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, તેમજ હાથમાં દર્ભ ધારણ કરેલા એવા ધર્મપિતાએ આવી નારાયણ ભગવાનના દર્શન કર્યા. તે સમયે ભગવાન નારાયણ મુનિનું મુખારવિંદ પ્રસન્ન મુદ્રામાં છે. સૌમ્ય આકૃતિ અને કરુણા ભરેલા નેત્રોથી ભક્ત સમુદાયને નિહાળી રહ્યા છે. ક્ષમાના નિધિ, સર્વના નિયંતા અને દુઃખી જીવાત્માઓની સહાય કરનારા તે પોતાના શરીરની મનોહર કાંતિથી સામે બેઠેલા સર્વે ભક્તજનોના નેત્રો અને મનને આનંદ ઉપજાવી રહ્યા છે. મુનિમંડળને મધ્યે વિરાજતા આવા નારાયણ ભગવાનના દર્શન કરી અતિશય હર્ષથી ઘેલા થયેલા મહા તેજસ્વી પિતા ધર્મદેવ એકદમ તેમની સમીપે આવ્યા. પિતાને આવતા જોઈ શ્રી નારાયણ મુનિ પણ એકદમ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા ને તેમની સન્મુખ દોડી પિતાને આલિંગન કરી તેમના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા. સુવ્રત મુનિ કહે છે, હે ભૂપતિ પ્રતાપસિંહ રાજા, ધર્મપિતાના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ ઉભરાયા. બંને પુત્ર નર અને નારાયણ મુનિને તમારો જય થાવો આવા સુંદર આશીર્વચનોથી અભિવાદન કર્યું. ત્યાર પછી નર અને નારાયણે માતા મૂર્તિદેવીના ચરણમાં વંદન કર્યા અને માતાએ પણ બંને પુત્રોને આશીર્વાદ આપ્યા. હે રાજન, તે સમયે સમગ્ર મુનિઓ પણ પોતપોતાના આસન પરથી ઊભા થઈ આદરપૂર્વક ધર્મ અને મૂર્તિદેવીની સન્મુખ પધાર્યા ને અતિ હર્ષ ઘેલા થઈ ભક્તિધર્મને પ્રણામ કરવા લાગ્યા. તેથી બંનેએ પણ ઋષિમુનિઓને આદરપૂર્વક યથાયોગ્ય માન આપ્યું. પછી નર મુનિએ પ્રેમથી અર્પણ કરેલા દર્ભના આસન પર વિરાજમાન થયા. ત્યાર પછી સર્વે મુનિઓ પણ નર અને નારાયણ ભગવાનની સાથે પોતપોતાના આસન પર યથાયોગ્ય બિરાજમાન થયા ને ભગવાન શ્રી નારાયણ મુનિએ માતા પિતાને કુશળ સમાચાર પૂછ્યા. ત્યાર પછી તેમણે ઋષિઓએ કહેલી ભરતખંડમાં વૃદ્ધિ પામેલા અધર્મ સર્ગના ઉપદ્રવની વાર્તા પ્રેમપૂર્વક જે શ્રવણ કરતા હતા તે સર્વે વૃત્તાંત ઋષિમુનિઓના સાનિધ્યમાં જ માતા પિતાને યથાર્થ કહી સંભળાવ્યું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે સમયે ભગવાન શ્રી નારાયણના મુખકમળમાંથી નીકળતી આ અમૃત સમાન વાર્તાને સાંભળતા મુનિજનો ધર્મ, ભક્તિ, ઉદ્ધવ, નારદ આદિ સર્વેના મનની વૃત્તિ સમાધિમાં જેમ સ્થિર થાય તેમ સ્થિર થઈ ગઈ. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનનામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઋષિઓએ નિવેદન કરેલા અધર્મ ઉપદ્રવનું નિરૂપણ કર્યું એ નામે 8મો અધ્યાય પૂર્ણ થયો.